سورة النمل، سورة نمبر 27. بسم الله الرحمن الرحيم. شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہو جی رحم والا اللہ نا نام تھی. طاشین. تلك آیات القرآن وكتاب مبین هدى وبشرى للمؤمنين. طاشین આ કુરાને મજીદ ને રોશન કિતાબની આયતો છે તે મોમિનો માટે હિદાયત સાચા રસ્તાની દોરવણી ને ખુશખબર છે. કે જેઓ નમાઝ કાયમ કરે છે તથા ઝકાત આપે છે ને આખિરત યાની કે કયામત ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખે છે. બેશક જેઓ આખિરત ઉપર વિશ્વાસ નથી રાખતા તેમના કર્મો તેમના આમાલ અમોએ તેમના માટે શોભા આપતા કરી દીધા છે જેથી તેઓ આંધળાઓની જેમ ભટકતા ફરે છે. તેઓ એ જ છે કે જેમના માટે ખરાબ રીતનો અઝાબ છે ને આખિરતમાં સૌથી વધુ નુકસાન ઉઠાવનારા પણ તેઓ જ હશે. ને એ રસૂલ બેશક આ કુરાને મજીદ હિકમત તથા જ્ઞાનના સાહેબ તરફથી તને મળ્યું છે. તે સમયને યાદ કર જ્યારે મૂસાએ પોતાના ઘરવાળાને કહ્યું કે બેશક મેં એક આગ જોઈ છે માટે જરા થોભો કે તેની પાસેથી હું તમારા માટે કોઈ ખબર લઈ આવું અથવા તો કોઈ બળતો અંગારો લાવું કે જેથી તમે તાપો. આથી જ્યારે મૂસા તે આગની પાસે પહોંચ્યા તો તેને આકાશવાણી કરવામાં આવી, વહી કરવામાં આવી કે મુબારક છે તેને કે જે આગમાં છે ને જે તેની આસપાસ છે ને અલ્લાહ બધી દુનિયાઓનો પાલનહાર પાક અને નિરાલો છે. એ મૂસા બેશક હું જ જબરદસ્ત હિકમત વાળો અલ્લાહ છું. ને તારી લાકડી જમીન ઉપર ફેંક પછી જ્યારે તે લાકડીને એવી રીતે હાલતા ચાલતા જોઈ કે જાણે તે એક જીવતો સાપ છે ત્યારે તે મોઢું ફેરવીને નાઠા ભાગ્યા ને પાછા વળીને જોયું પણ નહીં. અમોએ તેને સાથ કર્યો કે એ મૂસા બીઓ નહીં બેશક રસૂલો મારી હુજૂરમાં બીતા નથી. સિવાય કે જેણે અજાણતામાં કોઈ અન્યાય કર્યો હોય બે ઇન્સાફી કરી હોય પછી તે બદલી કર્યા બાદ તેને બદલે નેકી કરે તો બેશક હું મોટો માફ કરનાર ને રહેમ કરનારો છું. وأدخل يدك في جيبك تخرج بيضاء من غير سوء في تسع آيات إلى فرعون وقومه إنهم كانوا قوما فاسقين. ને તું તારો હાથ બગલમાં નાખ એટલે તે ખામી વગરનો સફેદ નૂરાની થઈને નીકળશે. આ બે ચમત્કાર મોજીઝાઓ તે નવા ચમત્કારોને મોજીઝાઓમાંથી ના છે કે જે તને આપીને ફિરઔન તથા તેની કોમ તરફ મોકલવામાં આવ્યો છે. બેશક તેઓ બદકાર લોકો છે. પછી જ્યારે તેમની પાસે અમારી ખુલ્લી નિશાનીઓ પહોંચી ત્યારે તેઓએ કહી દીધું કે આ તો ખુલ્લો જાદુ છે. ને તેમણે જુલ્મ અને અભિમાનના કારણે તે મોજીઝા ચમત્કારોનો ઇનકાર કર્યો. જો કે તેમના દિલ તેમની સચ્ચાઈની ખાતરી રાખતા હતા, તો એ રસૂલ, જો કે ફસાદ કરનારાઓનો નતીજો કેવો આવ્યો? وَلَقَدْ آتَيْنَا دَاوُودَ وَسُلَيْمَانَ عِلْمًا وَقَالَ الْحَمْدُ لِلَّهِ الَّذِي فَضَّلَنَا عَلَى كَثِيرٍ مِنْ عِبَادِهِ الْمُؤْمِنِينَ. ને સાચે જ અમોએ દાઉદ તથા સુલેમાનને ઇલ્મ અતા કર્યું હતું. ને તે બેએ કહ્યું કે બધા રીતના ગુણગાનને તારીફ તે અલ્લાને માટે જ યોગ્ય છે જેણે પોતાના મોમિન બંદાઓમાંથી ઘણાઓ ઉપર અમને શ્રેષ્ઠતાને બલંદી આપી છે. ને સુલેમાન દાઉદના વારસ થયા ને કહ્યું કે એ લોકો અમને જાનવરો પંખીઓની ભાષા શીખવવામાં આવે છે ને અમને દરેક વસ્તુ આપવામાં આવી છે, યાની કે નેમત આપવામાં આવી છે. બેશક એ તો ખુલ્લી મહેરબાની છે. ને સુલેમાન માટે તેમનું લશ્કર જિન્નાતો ઇન્સાનો તથા પંખીઓમાંથી ભેગું કરવામાં આવ્યું હતું, જે સર્વે જુદા જુદા જમાતવાર તેની સામે ઉભા રાખવામાં આવતા હતા. قالت نملة يا أيها النمل ادخلوا مساكنكم لا يحطمنكم سليمان وجنوده وهم لا يشعرون. ત્યાં સુધી કે જ્યારે તેઓ એક દિવસે કીડીઓની ખીણમાં પહોંચ્યા ત્યારે એક કીડીએ કહ્યું કે એ કીડીઓ, તમે તમારા દરોમાં ઘૂસી જાઓ, ક્યાંક એમ ન થાય કે સુલેમાન તથા તેનું લશ્કર તમને કચડી નાખે અને તમને તેની જાણ પણ થવા ન પામે. أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين. જેથી સુલેમાન તેની વાત ઉપર હસી પડ્યા ને અર્જ કરવા લાગ્યા કે એ મારા પાલનહાર, જે નેમતો તે મારા ઉપર તથા મારા મા બાપ ઉપર ઉતારી છે તેનો અહેસાન માનવાની મને ઉત્તેજના આપ, અને એવું પણ કર કે હું કોઈ પણ એવું સારું કામ કરું કે જે તું પસંદ કરે, ને તારી દયાથી મને તારા નેકોકાર બંદાઓમાં દાખલ કરી લે. ને પછી પંખીઓના લશ્કરની હાજરી લીધી ત્યારે ફરમાવ્યું કે હું હુદહુદને કેમ જોતો નથી, શું તે ગેરહાજર છે? અગર તે મારી પાસે પોતાની ગેરહાજરીનો કોઈ સાફ દલીલ નહીં લાવે તો હું ચોક્કસ જ તેને સખત સજા કરીશ, અથવા તો તેને મારી નાખીશ. પછી કઈ જાજો વખત થયો ન હતો કે તે હુદહુદ આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો કે મને એ વાતની જાણ થવા પામી છે કે જેની જાણ હજી સુધી તમને થવા પામી નથી, અને હું સબા નામના દેશમાંથી એક ખાતરીપૂર્વકની ખબર તારા માટે લઈ આવ્યો છું. બેશક ત્યાં મેં એક એવી ઔરત જોઈ કે જે ત્યાંના લોકોની બાદશાહ છે, ને તેણીને દુનિયાની દરેકે દરેક વસ્તુ હાંસિલ થયેલી છે, ને તેણીનું સિંહાસન, તેની ગાદી પણ ખૂબ જ મોટી છે. મેં પંડે ખુદ જ જાતે તેણીને તથા તેણીની કૌમને અલ્લાહને મૂકીને સૂરજને પૂજતા જોયા, ને શેતાને તેના કામોને તેની નજરમાં શોભા આપી દીધી છે, ને તેણે સાચા રસ્તાથી ભમાવી દીધા છે, જેથી તેમને સાચો રસ્તો મળતો નથી. આ અજબ જેવું છે કે તેઓ અલ્લાહને શા માટે સજ્દો કરતા નથી કે જે આસમાનો તથા જમીનની ગેબી વસ્તુઓ જાહેર કરે છે, ને તમે લોકો જે કાંઈ સંતાડો છો તથા જે કાંઈ તમે જાહેર કરો છો તે બધું તે જાણે છે. અલ્લાહ તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી, ને તે મહાન સિંહાસનનો માલિક છે. સુલેમાને કહ્યું, અમે હમણાં જોઈ લેશું કે તું સાચું બોલ્યો છો કે જૂઠાઓ માંથી છો. મારો આ કાગળ લઈ જા, ને તેની તરફ નાખી દે, પછી જરા બાજુએ ખસી જોજે કે તેઓ શો જવાબ વાળે છે. આ હુકમ મુજબ કાગળ નાખતા બિલકિસ બોલી ઉઠી, એ મારા દરબારીઓ, બેશક મારી તરફ એક માનવંત કાગળ ફેંકવામાં આવ્યો છે. ઇન્ન બેશક તે સુલેમાન તરફથી આવેલો છે અને તેની શરૂઆતમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ લખ્યું છે ને તે બાદ લખ્યું છે કે મારી સામે શિર ચોરી કરો નહીં ને મારી પાસે ઇસ્લામ કબૂલ કરી બની ચાલ્યા આવો. તો બિલકીસે કહ્યું કે એ દરબારીઓ, મને આ મારી બાબતમાં સલાહ આપો, કારણ કે તમે જાણો છો જ કે જ્યાં સુધી તમે મારી હુજૂરમાં હો નહીં ત્યાં સુધી હું કોઈ પણ વાતનો ફેંસલો કરતી નથી. તો તેઓએ કહ્યું કે અમે મહા તાકતવાન ને બળવાન લડાઈ કરનારા છીએ, છતાં જેવો તારો હુકમ માટે જે હુકમ કરો તે વિચારીને કર. બિલકીસે કહ્યું કે બેશક જ્યારે બાદશાહો કોઈ વસ્તીમાં દાખલ થાય છે તો તેઓ તેનો નાશ કરી નાખે છે ને તેના આબરૂદાર રહેવાસીઓને બેઇજ્જત કરી નાખે છે, ને કદાચ ને આ લોકો પણ તેમ કરે. ને બેશક હું તો તેની પાસે એક તોફો નજરાણું મોકલનાર છું, પછી જોઉં છું કે સંદેશા લઈ જનારાઓ ત્યાંથી કેવા સમાચાર લઈ પાછા ફરે છે. પછી જ્યારે બિલકીસનો તે સંદેશાવાહક સુલેમાન પાસે હાજર થયો ત્યારે સુલેમાને કહ્યું કે શું તમે માલ થકી મારી મદદ કરી લોભાવવા ચાહો છો? પણ અલ્લાહે મને જે કાંઈ અતા કર્યું છે તે તમને જે કાંઈ આપ્યું છે તે કરતા ઘણું જ બહેતર છે, બલકે તમારી આ ભેટ ને તોફો તમને જ મુબારક થાય. તેમની તરફ પાછો જા ને કહે કે અમે તેમના પર ચોક્કસ જ એવા લશ્કર લઈને ચડાઈ કરશું કે જેમના મુકાબલાની તેમનામાં તાકાત હશે નહીં, ને અમે તેમને તે દેશમાંથી બેઇજ્જત કરીને કાઢી મૂકશું એવી હાલતમાં કે તે હલકા થઈ જશે. તે બાદ પાછું ફરમાવ્યું કે એ દરબારીઓ, તમારામાંથી કોણ એવું છે જે તેની કોમના લોકો મારી પાસે હુકમને તાબે બની હાજર થાય તે પહેલા તે બિલકીસનું તખ્ત બાદશાહતની ખુરશી લઈ મારી સામે હાજર કરે? આ સાંભળી જિન્નાતોમાંથી એક રાક્ષસ બોલ્યો કે તું તારી જગ્યાએથી ઉઠે, યાની કે દરબાર બરખાસ્ત થાય તે પહેલા તે હું તારી પાસે લઈ આવીશ, ને તે કામ માટે હું બેશક તાકતવર કરી શકવા ને તાકતવર ને વિશ્વાસને લાયક છું. قبل أن يرتد إليك طرفك فلما رآه مستقرا عنده قال هذا من فضل ربي ليبلوني أأشكر أم أكفر ومن شكر فإنما يشكر لنفسه ومن كفر فإن ربي غني كريم. ને તે શખ્સ કે જેને આસમાની કિતાબનું થોડુંક ઇલ્મ હતું તેણે અર્જ કરી કે હું તે સિંહાસન રાજગાદી તારી પલક ઝપકે તે અગાઉ લઈ આવીશ. ખુલાસો કે જ્યારે તે સુલેમાને તે રાજગાદી પોતાની પાસે ગોઠવેલું જોયું ત્યારે કહ્યું કે આ મારા પાલનહારની મહેરબાનીથી થયું છે અને આ એ માટે કે તે મને અજમાવે પરીક્ષા કરે કે હું એહસાન માનનારો છું કે એહસાન ભૂલી જનાર. ને જે કોઈ અલ્લાહનો શુકર માને છે તો તે પોતાની જાતના ફાયદા માટે જ શુકર માને છે અને જે કોઈ નેમતોની નાશુકરી કરે છે તો બેશક મારો પાલનહાર તેનાથી આઝાદ ને ઉદાર છે સખી છે. تهتدي أم تكون من الذين لا يهتدون فلما جاءت قيل أهكذا عرشك قالت كأنه هو وأوتينا العلم من قبلها وكنا مسلمين. سليمان કહ્યું બિલકિસની હોશિયારીની પરીક્ષા કરવા માટે તેની રાજગાદીનો તેના તખ્તનો ઘાટને આકાર બદલી નાખો જેથી અમે જોઈએ કે તેની હિદાયતને લાયક છે કે પછી જેઓ હિદાયતને લાયક નથી તેઓ માથી છે. પછી જ્યારે તેની દરબારમાં હાજર થઈ ત્યારે તેણીને કહેવામાં આવ્યું કે શું તારી પણ રાજગાદી આવી હતી? કહેવા લાગી કે લાગે છે તો એવી જ, અને અમને આ પહેલા જ ઇલ્મ હાસિલ થઈ ચૂક્યું હતું, યાની કે આ પહેલા જ અલ્લાહની વહદાનિયતનું અલ્લાહની એકતાઈનું ઇલ્મ હાસિલ થઈ ચૂક્યું હતું અને બેશક અમે ઇસ્લામ કબૂલ કરનારા હતા જ. ને અલ્લાહના સિવાય જે વસ્તુની તેણી પ્રાર્થના કર્યા કરતી હતી, પૂજા કરતી હતી, તેનાથી સુલેમાને તેણીને રોકી દીધી, કારણ કે તેણી નાસ્તિકોની કોમમાંથી હતી. તેણીને કહેવામાં આવ્યું કે આ મહેલમાં દાખલ થા. આથી જ્યારે તેણીએ તે મહેલને જોયો તો તેને પાણીનો હોજ લાગ્યો ને પોતાની બંને પિંજળીઓ ઉઘાડી નાખી. ત્યારે સુલેમાને કહ્યું કે આ તો શીશ મહેલ છે જેની ફરશબંધીમાં પણ કાચ ચડેલા છે. બિલકિસ અર્જ કરવા લાગી કે એ મારા પાલનહાર, બેશક મેં સૂરજની પૂજા કરી મારા પોતાના પર જુલ્મ કર્યો હતો ને હવે સુલેમાનની સાથે રહી તમામ દુનિયાઓના પાલનહારને તાબે થાવ છું. ولقد أرسلنا إلى ثمود أخاهم صالحا أن اعبدوا الله فإذا هم فريقان يختصمون. અને સાચે જ અમોએ સમુદના કબીલાવાળાઓ તરફ તેમના દોસ્ત સાલેને આ હુકમ સાથે મોકલ્યા હતા કે તમે અલ્લાહની ઇબાદત કરો. ત્યારે તેઓ એકદમ બે જમા થઈ અંદરો અંદર ઝઘડવા લાગ્યા. સાલેહે કહ્યું કે એ મારી કોમ, તમે ભલાઈની પહેલા બુરાઈની ઉતાવળ શાને કરો છો? તમે અલ્લાહ પાસે તમારા ગુનાહોની બક્ષિશ કેમ માંગતા નથી કે કદાચ ને તમારા પર રહેમ કરવામાં આવે? તો તેઓએ કહ્યું કે અમે તને તથા જેઓ તારી સાથે છે તેને અપશુકન્યા કમનસીબ ગણીએ છીએ. કહ્યું, તમારું અપશુકન બદનસીબી તો અલ્લાહના હાથમાં છે, બલકે હકીકત આ છે કે તમે એવા લોકો છો કે જેમની પરીક્ષા કરવામાં આવે છે. ને તે વસ્તીમાં 9 જણા હતા જેઓ તે જમીનમાં ફસાદ કર્યા કરતા હતા ને સુધારો કરતા ન હતા. તેઓએ કહ્યું કે અંદરો અંદર અલ્લાહની કસમ ખાઓ કે આપણે રાત્રિના વખતે તે સાલે તથા તેના ઘરવાળાઓ પર છાપો મારી તેમને મારી નાખીશું. પછી તેમના વારસદારોને કહી દઈશું કે અમે તો તેમના માર્યા જવાના સમયે હાજર ન હતા અને અમે એકદમ સાચા છીએ. ને તેઓ એક ચાલ ચાલ્યા અને અમે પણ એક ચાલ ચાલ્યા અને તેની તેમને જાણ પણ ન હતી. આથી વિચાર કરી જો કે તેમની ચાલનો કેવો ખરાબ નતીજો આવ્યો, કે અમોએ તેમનો અને તેમની કોમના બધાઓનો નાશ કરી નાખ્યો. તેઓ જુલ્મ કરતા હતા તે કારણે આ તેમના ઘરો વિરાન થઈ ખાલી પડ્યા છે. બેશક જે કોમો ઇલ્મ રાખે છે તેમના માટે તેમાં એક નિશાની હાજર છે. ને અમોએ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા હતા તથા મુત્તકીઓ હતા છુટકારો આપ્યો.